શ્રીધાર્મી પુરુષોત્તમો ગુણનિધિર્યો બ્રહ્મધામેશ્વરો મુક્તેર્જુષ્ટપદાંબુજો વરતરેશ્વર્યે રૂપેતઃ પ્રભુ અંતર્યામ્યખિલાત્મનાં ભવહર સર્વેશ્વરાધીશ્વર તં ધ્યાયામ્યવતારિણં મુનિપતિં શ્રીસ્વામિનારાયણં ॐ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ અનંત કોટી બ્રહ્માંડના કારણ જીવ પ્રાણી માત્રના અંતર્યામી સ્વરૂપે બિરાજિત આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમણે આ અવનિ ઉપર અવતરી આપણા જેવા અનંત મુમુક્ષુઓને અનંત કાળ સુધી કલ્યાણનો મોક્ષનો માર્ગ પ્રદાન કર્યો એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણા માટે અધ્યાત્મ જીવનના આદર્શ રૂપ જેમનું જીવન છે એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ પરમહંસો તથા આ પવિત્ર ધનુર્માસમાં કથા વાર્તાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. ગઈ કથામાં આપણે મનુષ્ય દેહની દુર્લભતા ઉપર ચર્ચા કરી હતી. વચનામૃત, મહાભારત અને ઉપનિષદના આધારે આપણો આ મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે, કેટલા સમયગાળા પછી આપણને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે એની ચર્ચા આપણે ગત કથામાં કરી. પરંતુ છેલ્લે આપણે જોયું હતું કે જે વસ્તુ જેટલી દુર્લભ હોય એટલી જ એ વિશિષ્ટ પણ હોય. સોનું મળવું દુર્લભ છે પણ એની મૂલ્યતા, એના ગુણો એ બધા વિશિષ્ટ છે. એમ આ મનુષ્ય દેહ દુર્લભ છે પણ એ મનુષ્ય દેહ એ 84 લાખ જાતના પશુ પક્ષી વાનરો આતે એના દેહ થકી આપણો દેહ, આપણો જીવ, આપણો આ મનુષ્ય શરીર એ જુદું છે. કઈ રીતે જુદું છે તો એ આજે આપણે જોઈશું. સૌ પ્રથમ વાત કે આ મનુષ્ય શરીર વડે આપણે ભગવાનની ઓળખાણ કરી શકીએ છીએ અને એ ઓળખાણ આધારે એ પુરુષોત્તમ ભગવાનની આપણે ભક્તિ કરી શકીએ છીએ અને એ ભક્તિના માધ્યમથી ભગવાનને રાજી કરી અને ભગવાનના અક્ષરધામ સુધી, એટલે કે આપણા આત્માનો મોક્ષ કરી શકીએ છીએ. બસ આ જ આ મનુષ્ય શરીરની સૌથી મોટી વિશેષતા છે. મહારાજે વર્તાલના દસમા વચનામૃતમાં કહ્યું કે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે રાજા અને સાધુ રૂપે વર્તે છે, ત્યારે મનુષ્ય છે એ શાસ્ત્રમાંથી લક્ષણ જાણે અને ભગવાનને ઓળખે છે, એ ભગવાનનો આશ્રય કરે છે, ત્યારે જ એના જીવનું કલ્યાણ થાય છે. આપણા શાસ્ત્રો પણ કહે છે ભગવાનને પામવા માટે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતેયનાય, કે ભગવાનને પામવા માટે ભગવાનની ઓળખાણ, ભગવાનના સ્વરૂપના જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી, બીજી કોઈ રસ્તો નથી. તો સૌથી મોટી રિક્વાયરમેન્ટ કઈ થઈ? ભગવાનને ઓળખવા. તો ભગવાનને ઓળખવા માટેની રિક્વાયરમેન્ટ કઈ? તો આપણું મનુષ્ય શરીર. કારણ કે મનુષ્ય શરીરમાં જ ભગવાનને ઓળખવાની એક શક્તિ રહેલી છે, જેને આપણે ભગવાને આપેલી જ્ઞાન શક્તિ કહીએ છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર. આજ મનુષ્ય દેહની અન્ય દેહો કરતા વિશેષતા છે. આ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર આપણે જો સામાન્ય દ્રષ્ટાંત જોઈએ તો નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. આ 7 વર્ષમાં ક્યારેય આપણે દિવ્ય ચરિત્ર ગ્રંથોમાં આપણે ક્યાંય એવું સાંભળ્યું કે કોઈ સિંહ કે રીછ એ ભગવાનના શરણે આવ્યો અને ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામમાં ગયો? ના, યોગમાં આવ્યો, એનું કલ્યાણ થયું, સારું થયું, એ વાતો જાણવા મળે, પણ એવું ક્યાંય નથી સાંભળ્યું કે એને ભગવાનની ઓળખાણ કરીને ભક્તિ કરીને ભગવાનના ધામમાં ગયું. કારણ કે એની પાસે એવી કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર નથી કે ભગવાનને ઓળખી શકે, ઓળખ્યા પછી એ પ્રમાણે કરી શકે. જ્યારે મનુષ્ય પાસે એવો એક પાવર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ. દક્ષિણના એક નાનકડા ગામની વાત છે. એક નળિયાવાળું મકાન, એમાં એક પરિવાર, એક જુવાન દીકરો, એમના પત્ની અને એમના વૃદ્ધ માતા, આ 3 જણા એ ઘરમાં રહે. એક દિવસ એમના વૃદ્ધ માતાને મનમાં વિચાર થયો કે આ મનુષ્ય શરીર હવે મૃત્યુના આરે પહોંચ્યું. હવે આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે મનુષ્ય શરીર વડે ભગવાનને પામવા જોઈએ. જો ભગવાન ન પામાય તો મનુષ્ય શરીર એ વ્યર્થ થયું, તો ભગવાનને મારે પામી લેવા, આવો એને મનમાં સંકલ્પ થયો. જોજો, બહુ ઓછાને આવા સંકલ્પ થાય. આજે માણસોને ઘણાને જુદા જુદા ઈચ્છાઓ થાય છે, સંકલ્પ થાય છે, પણ કેવી? કોઈને એમ થાય કે મારે ભાઈ આને આ દેહ કરીને કરોડપતિ થઈ જવું છે, મરતા પહેલા આપણું નામ આ પૃથ્વી ઉપર થઈ જવું જોઈએ, આપણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં આપણું નામ લખાવવું છે, આવી ઈચ્છાઓ થાય. પણ કોઈને આવી ઈચ્છા થઈ? એક બાપા હતા ને ઓફ થઈ ગયા, ને પછી બધા બેસણામાં જાય, કોઈ આવ્યું છે ને પૂછ્યું કે બાપા કેમ કરતા ઓફ થઈ ગયા? એટલે એના દીકરાએ કહ્યું કે બાપા દૂધ પીતા પીતા સ્વર્ગવાસી થયા છે. દૂધ પીતા પીતા? હા, દૂધ પીતા પીતા. એમ કઈ રીતે? દૂધ પીતા હતા ને ભય માથે પડી. એટલે કહ્યું કઈ સમજાણું નહીં. પછી ખ્યાલ આવ્યો કે બાપા છે એ બેના ડાયરેક્ટ આચળે દૂધ પીતા હતા અને બે ભડકીને માથે પડી. પણ આમ કેમ? એટલે બાપા નાના હતા ત્યારથી એમણે એવો એવી ઈચ્છા કે કાનુડાની જેમ એક દિવસ આપણે ડાયરેક્ટ ભેંસના આચળેથી દૂધ પીવું છે. અને કાલે બધા પરિવારના સભ્યો એ લગ્નમાં ગયા હતા અને કોઈ હતું નહીં ઘરે, ને બાપાને આખોતરો કરવાનું મન થયું અને બાપા ગયા ભેં પાસે અને ભેં ભડકીને માથે પડીને બાપા ઓફ થઈ ગયા. માણસોને આવા સંકલ્પ થાય, આજે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવાનો સંકલ્પ થાય, માણસ શું નથી કરતો, એના માટે તન તોડ મહેનત કરે છે, પોતાની જિંદગી આખી નીચોવી નાખે, પણ પોતાનું નામ લખાવીને રહે. માણસને આવા સંકલ્પ થાય. જ્યારે આ વૃદ્ધ માતાને એમ થયું કે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, જો ભગવાન નહીં મળે તો પછી શું કામનું? એમના એકનો એક દીકરો એ ખેતરેથી સાંજે ઘેરે આવ્યો, વાળું કરવા બેઠો ત્યારે એના માતાએ કીધું, બેટા મારી એક ઈચ્છા છે, પૂરી કરીશ. હા માં, હું આપનો દીકરો, હું આપની ઈચ્છા પૂરી ન કરું તો શું કામનો? બોલો ને. જો બેટા, મને કાલે સંકલ્પ થયો કે મારે ભગવાનને પામવા છે. તું જા અને ભગવાનને ખોળીને આપણા ઘરે લતો આય. પણ માં, હવે ભગવાનને મારે ઓળખવા કઈ રીતે, ગોતવા ક્યાં? મને કંઈક કયો તો સમજાય. જો બેટા, હું નાની હતી ને ત્યારે મેં એવું સાંભળ્યું હતું કે ભગવાન હોય ને એ ભગવાનને પડછાયો ન હોય. એમ તા એમના ધર્મપત્ની આવ્યા, એમણે કહ્યું કે હા, મેં પણ એવું સાંભળ્યું છે મારા પિયરમાં કે ભગવાન હોય એ ભગવાનની આગળ કોઈ દીવો કરે તો પાછળથી જોઈએ તો દીવો એ આરપાર દેખાય. હા માં, મને પણ યાદ આવે છે કે આપણા ગામના પેલા જટાશંકર બ્રાહ્મણ એક દિવસ કથામાં કહેતા હતા કે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્નો હોય અને એમણે મને ઓળખાવ્યા પણ છે. હા તો બેટા, જો તારી પાસે કેટલી ઓળખાણ છે, તું જા અને ભગવાનને ગોતીને લાવ. પણ જોજે, મારું મૃત્યુ થાય, મારો દેહ પડે એ પહેલાં તું ભગવાનને લાવજે, નહીતર હું ભગવાન હું શું કરીશ, મારો દેહ એમને યોજાશે. હા માં, તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ, કાલે જ હું નીકળીશ. સવાર થયું, માતાએ એમના પત્નીએ એમના માટે ટીમણ બાંધી દીધું. નીકળતા હતા, માતા અને એના પત્ની ગળગળા થઈ ગયા, વહેલા પાછા આવજો. હા માં, જો તારો સંકલ્પ, તારો ભાવ સાચો હશે ને તો હું જરૂર વહેલા વહેલા ભગવાનને લઈને પાછો આવીશ. આમ કહી અને એ યુવાન એ ભગવાનને ગોતવા માટે નીકળ્યા. ગામના પાદરમાં પહોંચ્યા, એક નદી જાતી હતી. એમ થયું કે અહીંયા થોડુંક પાણી પી અને પછી આગળ વધુ. એટલે પાણી પીવા માટે નદીના કિનારે ગયા. પણ એ જ વખતે અચાનક એમના કાને મધુર સ્વર પડ્યો, ભગવાન દાસ, અરે ઓ ભગવાન દાસ. એટલે થયું, આ કોણ બોલ્યું આટલો મધુર સ્વર, આમ કોયલ કરતા પણ મીઠો અવાજ? એટલે ત્યાં કોણ બોલ્યો ને મારું નામ? પાછળ ફરીને જોયું તો એક વડના વૃક્ષની નીચે એક ઓટા ઉપર એક નાનકડા યોગી બેઠા છે. થોડોક દ્રષ્ટિ માંડીને જોયું તો આમ ખૂબ સુંદર રમણીય સ્વરૂપ દેખાણું. એટલે તરત જ ભગવાન દાસ એ યોગીની પાસે આવ્યા. નજીક આવતા જાય એમ અંતરમાં શાંતિ થવા લાગી કે નહીં, આ કોઈ સાચા યોગી છે. પાસે આવીને ઊભા રહ્યા, આપે મને બોલાવ્યો? હા ભગવાન દાસ, મેં જ તમને બોલાવ્યો. પણ તમે ક્યારે અહીંયા આવ્યા નથી, ક્યારે મેં તમને જોયા નથી, તમે મારું નામ કેમ જાણો? મનમાં મહારાજ કે અમે તો ચરાચરનું જાણીએ છીએ, અમે તો એમ પણ જાણીએ છીએ કે તમે અત્યારે ભગવાન ગોતવા માટે નીકળ્યા છો, તમારી માતાનો સંકલ્પ છે, બરોબર ને? હા, પણ જો ભગવાન ગોતવા તમે પછી જાજો, પણ મારું એક કામ કરી દો ને, મારા પગમાં કાંટો વાગ્યો છે, એ કાંટો કાઢતા જાઓ ને. કાંઈ વાંધો નહીં, લાવો. નીચે બેઠા, પગ ખોળામાં આપ્યો, પણ પગમાં ધૂળ ચોટેલી. એટલે ભગવાન દાસ તરત જ પોતાના ખંભે કપડું હતું એ કપડું લઈ નદીમાં બોળી અને પગ લૂછવા માંડ્યા. પગ લૂછા, ધૂળ દૂર થઈ એમ કાંટો તો ન મળ્યો, પરંતુ ચરણમાં 9 ચિહ્ન દ્રષ્ટિપાત થયા. જાઓ વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, એક પછી એક ચિહ્નો દેખાતા જાય. એમને થયું કે આ તો પેલા જટાશંકર બ્રાહ્મણ કહેતા હતા એ જ ચિહ્નો છે. વિચારમાં પડી ગયા. અરે ભગવાન દાસ, શું વિચારમાં પડી ગયા? અરે આ કઈ ને કાંટો મળતો નથી, એટલે તો આ ડાબા ચરણમાં જો ત્યાં હશે. ડાબો પગ મહારાજે આપ્યો, ખોળામાં લીધો, એને લૂછો તો એમાં બીજા 7 ચિહ્નો દેખાડા. કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ ને મીન ચિહ્નો જોઈને નક્કી થયું કે નહીં, આ 9 અને આ 7, 16 ચિહ્નો પેલા જટાશંકર બ્રાહ્મણ કહેતા હતા એ જ આ ચિહ્નો છે. નક્કી આ જ ભગવાન છે. અને એકદમ ઊભા થઈ ગયા અને એકદમ ખુશ થઈ ગયા અને બોલવા લાગ્યા, અરે અરે આજે તો મને પીપળા હેઠેથી પરમેશ્વર લાવ્યા, પીપળા હેઠેથી પરમેશ્વર લાવ્યા. અરે પ્રભુ, આપ ખુદ મને દર્શન દેવા માટે પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. મારા ઘેરે પધારો, મારા માતા અને મારા ધર્મપત્ની આપની વાટ જુએ છે. ચાલો. મહારાજ આવ્યા આ બાજુ, એમના ધર્મ આ બાજુ ફળિયામાં મહારાજ ઉભા રહ્યા. ભગવાન દાસ ઘરમાં ગયા. એ વખતે એમના માતા રોટલો ઘડતા હતા, ધર્મપત્ની એના જ સાફ કરતા હતા. ભગવાન દાસને આવેલા જોઈને એમના માતાએ તરત સામું જોયું, અરે ભગવાન દાસ, તું કેમ પાછો આવ્યો? ભગવાનને લીધા વિના આવ્યો કે? ના મહારાજ, ના મા, ના, હું ભગવાનને લઈને આવ્યો છું. ક્યાં છે ભગવાન? જુઓ, આપણા ફળિયામાં ઉભા. બાળ સ્વરૂપ ભગવાન છે. માતા તો એકદમ રોટલો પડતો મૂકી ઊભા થઈ અને આવ્યા બહાર. બહાર આવીને જોયે છે તો એ એકદમ રમણીય સ્વરૂપ, પિંગલ વર્ણી જટા, મુખ ઉપર મંદ મંદ હાસ્ય, ગાલમાં ખંજન પડે, એકદમ રમણીય સ્વરૂપ. શરીર ઉપર એક આચ્છાદન વસ્ત્ર છે, ખંભા ઉપર જનોઈ શોભી રહી છે, મૃગ ચર્મ નાખ્યું છે, હાથમાં પુસ્તક છે, કમંડળું છે. આ જોઈને માતા તો એકદમ સ્થિર થઈ ગયા. પછી યાદ આવ્યું પોતાની જે પરીક્ષા હતી, પડછાયો પડે છે કે નહીં? પડછાયો ન હતો, નક્કી થયું કે બસ આ જ ભગવાન છે. ઘરમાં લઈ આવ્યા, બેસાડ્યા, પગ ચરણ પખાડ્યા. એમના ધર્મપત્ની આવ્યા, એ દીવો કરીને લાવ્યા. એના મનમાં સંકલ્પ હતો, દીવો કરીને લાવ્યા. પાછળથી જોયું તો એવો ને એવો દીવો દેખાતો હતો. એને થયું કે નહીં, આ ભગવાન છે. આમ ત્રણેયના સંકલ્પ પૂરા થયા અને એમ નિશ્ચય થયો કે નક્કી આ જ ભગવાન છે. ભગવાનની ઓળખાણ થઈ. પછી તો એમ થયું કે હંમેશાને માટે, અરે પ્રભુ, તમે આપ અહીંયા જ રહો. મહારાજ કે અમારે તમારા જેવા અનંત મુમુક્ષુ આ પૃથ્વી ઉપર મારી વાટ જોવે છે, એટલે અમે અહીંયા રહી શકીએ તેમ નથી. અમે તો જઈશું, પણ આ સ્વરૂપને તમે યાદ રાખો. જ્યારે જ્યારે અમારો સ્મરણ કરો ત્યારે આ સ્વરૂપને યાદ કરજો, અને અંતકાળે તમને તેડવા માટે આવશું. અને મહારાજ એ ત્રણેયનો અંતકાળ આવ્યો ત્યારે એમને પોતાના ધામમાં તેડી ગયા. મનુષ્ય શરીર હોય તો ભગવાનની ઓળખાણ થાય. આપણે કહ્યું તેમ નીલકંઠવર્ણી વેશે ઘણા ઘણા સસલા ને આવીને મહારાજના પગ ચાટી ગયા છે, છતાંય એને આ 16 ચિહ્નની ઓળખાણ અને ભગવાનપણાનો નિશ્ચય ન થયો. પણ મનુષ્ય શરીર વડે આ જો ભગવાન દાસનો પરિવાર હતો, એને ભગવાનનો નિશ્ચય થયો, ઓળખાણ થઈ, ભજન કર્યું અને ભગવાનના ધામમાં સીધા આવ્યા. ભગવાને આપણને મનુષ્ય શરીરમાં એક ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર આપ્યો છે, એક જ્ઞાન શક્તિ આપી છે કે જેને લઈને આપણે ભગવાનને ઓળખી શકીએ છીએ. તો બીજો પ્રશ્ન એ થાય કે શું પ્રાણીઓમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર નથી? છે. આજે જેનેટિક સાયન્સ, એણે ચિમ્પાન્ઝીના ડીએનએમાં શોધ કરી કે એમનામાં ડીએનએ એ માનવ સાથે 98.4% મળતા આવે છે. બહુ જૂજ માત્રામાં જ ફેર છે. અને આજે અમુક પ્રકારના બોનોબો ટાઈપના ચિમ્પાન્ઝી છે, એ વાંદરા છે, એને કોઈ પિંજરામાં હોય ને કોઈ સ્ક્રૂ ડ્રાઈવર આપે તો પોતે હાથે સ્ક્રૂ ડ્રાઈવરથી બોલ ખોલી અને બહાર નીકળી જાય. આ એક પશુ જ્ઞાતિમાં આટલી ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે. આપણે જોઈએ છીએ ને, આપણે કૂતરું આમ નીકળવું હોય ને આપણે થોડાક વાંકા વળી નીચે તો તરત ભાગી જાય છે. કેમ? એને ખબર પડી જાય છે કે હમણાં આવશે, એને ખ્યાલ છે. એમ એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે જ, પણ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એ ડિસ્ક્રિમિનેશન પાવરથી રહિત છે. એટલે કે એને વિવેક શક્તિ નથી. બુદ્ધિ શક્તિ છે પણ એક સીમિત છે. જ્યારે મનુષ્ય પાસે બુદ્ધિ શક્તિ છે પણ સાથે વિવેક શક્તિ છે, જે કર્તવ્ય અકર્તવ્ય, સાર અસાર, સત્ય અસત્ય એનો વિવેક કરી શકે છે. શાસ્ત્ર વાંચન કરી પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર દ્વારા ભગવાનની ઓળખાણ કરે છે, જીવને ઓળખી શકે છે, આત્માને પરમાત્માને ઓળખી શકે છે, સત્યના માર્ગે ચાલી અને ભગવાનને મોક્ષને પ્રાપ્ત કરવા માટે એ ગતિ કરી શકે છે. આ જ મનુષ્ય શરીરની સૌથી મોટી વિશેષતા છે. બાકી ભેંસની આગળ ભાગવત કરવામાં આવે તો એ કઈ કાલથી મંદિરે આવતી ન થઈ જાય. સિંહની આગળ સત્સંગી જીવનની કથા કરો તે કઈ કાલ સાકારી ન બની જાય. પણ મનુષ્ય છે એ જેને એને જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એમ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર એ પોતે કંટ્રોલ કરી શકે. પશુઓને જોજો, પશુઓને ભૂખ લાગે એટલે એ જમવા માટે એને ખાવું જ પડે અને ગમે ત્યાંથી કોઈને શોધી અને ખાઈ લે. આપણને ભૂખ લાગી હોય, એકાદશીનો ઉપવાસ હોય તો આપણે ગમે તેવી ભૂખ હોય છતાં આપણે એને સહન કરીશું, આપણે એને ખાવાનું નહીં માગી આપીએ. પશુઓને ઊંઘ આવે એટલે સૂઈ જાય, સાહજિક છે. પણ મનુષ્ય છે એને ઊંઘ આવે છે છતાંય પોતાનું કામ બાકી છે તો ઊંઘને રોકી અને પોતાનું કામ કરશે. તો એ મનુષ્ય શરીર ઉપર પૂરો ચૈતન્ય ઉપર એનો પૂરો કંટ્રોલ છે. આ છે પહેલી શક્તિ, ઇન્ટેલેક્ચ્યુઅલ. બીજું, મનુષ્ય શરીરમાં બીજી વિશિષ્ટતા છે વિલ પાવર, એટલે કે એમની સંકલ્પ શક્તિ. માણસ મનુષ્ય જે સંકલ્પ કરે છે એ પોતે વાસ્તવિક દુનિયામાં એને સિદ્ધ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આજે સાયકોલોજી ક્ષેત્રે આ બાબતમાં ખૂબ રિસર્ચ થયા છે કે માણસના મનની અગાધ શક્તિઓ, એના માટે સેંકડો પુસ્તકો લખાયેલા છે. આજે માણસ ગમે તેવો કપરામાં કપરી બાબત હોય એને પણ જો નક્કી કરે તો એ સિદ્ધ કરી શકે છે. હિમાલય પણ એને નડતો નથી, હિમાલય પણ સર કરી શકે છે. વિચાર કરો કે આપણા ભારત દેશના હિન્દુ શાસ્ત્રોમાં સંકલ્પ શક્તિ, મનની શક્તિનો અપાર મહિમા લખાયો છે. માણસ ધારે તો મનની શક્તિથી પ્રકૃતિના કાર્ય ઉપર પણ એ પોતે પોતાનો અધિકાર કરી શકે છે, પ્રકૃતિ થકી પર વર્તી શકે છે. મન એવમ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયોહો, એમ કહ્યું કે મન છે એ જ મનુષ્યના કારણ અને બંધન અને મોક્ષનું કારણ છે. જીતમ જગત કેન મનોહી એન, જેણે મન જીતું એણે સમગ્ર જગત જીતી લીધું. આટલું મનનું મહત્વ આપણા શાસ્ત્રમાં આપ્યું છે. તો એ મન, એ સંકલ્પ શક્તિ ભગવાને આપણને આપી છે અને એ સંકલ્પ શક્તિના આધારે એ જો મનુષ્ય ધારે તો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં તો સેંકડો આવા મહાપુરુષો થયા પોતાના સંકલ્પ શક્તિના બળ ઉપર એ અઘટિત ઘટનાઓને ઘટાવી શક્યા છે. મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે તમારું સામર્થ્ય કેટલું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારું તો શું સામર્થ્ય. મહારાજ કે તમારા સંકલ્પમાં એટલું બળ છે કે ગમે તેવો જેવો તેવો જીવ હોય પણ જો તમે સંકલ્પ કરો ને તો સીધો અક્ષરધામને પામે. ગામ ભાદરાના વશરામ સુતાર, મનમાં ખાલી સંકલ્પ થાય કે આ કીડીઓનો મોક્ષ ક્યારે થાય. એક પછી એક કીડીઓ દેહ છોડી અને વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં જાય. કેટલું સંકલ્પમાં બળ છે. આપણા જોગી સ્વામી, ડોક્ટરો જાહેર કરી દે કે બસ હવે આનું મૃત્યુ થઈ ગયું છે અને ડેડ બોડી જાહેર કરી દે, પણ એમ કહે કે નહીં, એને હજી એક પ્રયત્ન કરો, જીવે છે. અને ખરેખર એ માણસ બેઠો થાય. આવા પ્રસંગો પણ આપણા મહાપુરુષો સંતોમાં જણાયા છે. સંકલ્પ શક્તિનું બળ છે એમાં. આ વાત છે ને, આપણે આમ બહુ આધ્યાત્મિક છે એટલે એમ થાય કે આ બધું તો હોય, અંધશ્રદ્ધાનો વિષય માની લઈ ઘણા, પણ નહીં, અંધશ્રદ્ધાનો વિષય નથી, આ સાયકોલોજી છે. આ ગણિત આપણા મનમાં આવતું નથી એટલે આપણને એમ થાય છે કે આ બધી વાત ખોટી છે, પણ આનું ગણિત સમજાય એવી પણ ઘણી ઘટનાઓ છે. હંગેરિયન આર્મીમાં એક કેરોલી ટાસ્ક કરીને એક યુવાન, આ યુવાન એ શૂટિંગમાં ખૂબ માસ્ટર, શૂટિંગ માસ્ટર હતો. પોતાના ધાર્યા નિશાન ઉપર પોતે ગોળીબાર કરી શકે. એમણે મનમાં સંકલ્પ કર્યો કે વિશ્વમાં રમાનારી જે ઓલિમ્પિક ગેમ છે એમાં મારે ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરવો છે. પણ થયું એવું કે 1938માં એક દુર્ઘટના બની. એ વખતે સરહદ ઉપર ફરજ બજાવતા એક હેન્ડ ગ્રેનેડ બોમ્બ એમના હાથમાં જ ફૂટી ગયો અને જે હાથે શૂટિંગ કરતો હતો, જે હાથ શૂટિંગમાં એ પાવરફુલ હતો, એ હાથ એ ચકચૂર થઈ ગયો, એ હાથ એનાથી છીનવાઈ ગયો. હવે એમની શૂટિંગ સ્કિલ પણ ગઈ, પણ એ વ્યક્તિએ નક્કી કર્યું કે મારો જે સંકલ્પ છે કે મારે ઓલિમ્પિકમાં પ્રથમ ક્રમાંક મેળવવો છે, મેળવવો છે અને મેળવવો જ છે, નક્કી કરી દીધું હતું. એટલે જે ગયું એના ઉપર એને ધ્યાન ન દીધું, પણ જે છે એના ઉપર એને ધ્યાન દીધું કે ભલે મારો જમણો હાથ ગયો, ડાબો હાથ તો છે ને, હું ડાબા હાથે શૂટિંગ શીખીશ. અને એમણે એ પ્રયત્ન કર્યો, એટલી પ્રેક્ટિસ કરી, એટલી પ્રેક્ટિસ કરી કે એમને 1940માં જે નેક્સ્ટ ઓલિમ્પિક મેચ હતી, ચેમ્પિયનશિપ હતી, એમાં એમને ભાગ લીધો. એ વખતે લોકોને આશ્ચર્ય થયું કે આ કેરોલી ટાસ્ક એ તો ખાલી જોવા માટે આવ્યો હશે. પણ જ્યારે ગ્રાઉન્ડમાં એમની સાથે રમવા માટે ઊભો રહ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે આ શું રમવા માટે, આ રમવા. અને એ વખતે જ એમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ ચેમ્પિયનશિપ ઓલિમ્પિક બાકી હતી, ઓલિમ્પિક 1940માં રમાવાની હતી, પરંતુ એ કોઈ કારણોસર કેન્સલ થઈ. પછી 44માં એ પણ કેન્સલ થઈને 48માં ઓલિમ્પિક આવી, એમાં એમણે ભાગ લઈ અને એમાં એમણે ગોલ્ડ મેડલ મેળવ્યું. વળી પાછું 4 વર્ષ પછી 1952માં એ ઓલિમ્પિક રમાણી, એમાં પણ એમણે પોતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. માણસ ધારે તો શું ન થાય. કદાચ આવી ઘટના આપણી સાથે બની હોય તો આપણે એમ માનીએ કે બસ હવે ભગવાનની ઈચ્છા અને આપણે મૂકી દઈએ. પણ એમનો જે મનની સંકલ્પ પાવર એને લઈ અને એમણે કેટલી ઊંચાઈ સુધી એ પહોંચ્યો. આવા તો અનેક મહામાનવોની મનની શક્તિના રિસર્ચો આપણા આ ભારત આ વિશ્વમાં થયા છે. વર્જિનિયા બીચનો એક ચમત્કારિક માનવી, કદાચ આ નામ તમે સાંભળ્યું હોય તો ઠીક, નહીં તો નેટ ઉપર આના ઉપર ઘણી બધી માહિતી આપેલી છે. વર્જિનિયા બીચનો ચમત્કારિક માનવી, નામ એનું એડગર કેસી. આ વ્યક્તિનું ભણતર 9 ધોરણ સુધીનું. 9 ધોરણ બાદ એ ઉઠી ગયેલો. 21 વર્ષે એ કંઈક માનસિક બીમારીમાં એ પટકાયો, પરંતુ એ વખતે એમણે વાચા ગુમાવી દીધી. એક હિપ્નોટિસ્ટે એમને હિપ્નોટાઇઝ કરી અને બોલતો કર્યો. પણ પ્રોબ્લેમ એ થયો કે જ્યાં સુધી એ માણસ ટ્રાન્સમાં હોય, હિપ્નોટાઇઝ્ડ હોય, ત્યાં સુધી એ બોલે, પણ જ્યારે ટ્રાન્સમાંથી બહાર આવે કે મૂળ વર્તન કરે ત્યારે એમાં એને વાચા ન રહે. એટલે બધાને આશ્ચર્ય થાય કે આ કઈ રીતે એમ. પછી એને એવો વિચાર થયો હિપ્નોટિસ્ટને કે આ હિપ્નોટાઇઝ્ડ હોય ત્યારે જ એને આપણે પૂછીએ કે એ કઈ રીતે સાજો થાય. એટલે હિપ્નોટાઇઝ કરી એને પૂછવામાં આવ્યું. અને એ વખતે એ એક આમ એક્સપિરિયન્સ્ડ ડોક્ટર હોય એની જેમ એણે પોતાના રોગનું નિદાન આપ્યું, અને એ રોગના નિદાન પ્રમાણે એ પોતે બોલતો થઈ ગયો. વિચાર કરો. પછી તો મોટા મોટા ડોક્ટરોને એની ખબર પડી, અને પછી ડોક્ટરોએ પોતાના જે ક્રિટિકલ કેસ હોય એમાં એની સલાહ લેવાનું નક્કી કર્યું. એને ટ્રાન્સમાં મોકલવામાં આવે અને પછી એને પૂછવામાં આવે કે આ રોગનું નિદાન કેમ થાય, અને એ જવાબ આપે એ પ્રમાણે આ ડોક્ટરો કરે અને થાય પણ એમ જ. આવી રીતે 1-2-3 નહીં, 30,000 કેસીસ એના હેલ્થ રીડિંગ્સ પ્રાપ્ત થયા. ત્યાર પછી બીજા એક મનોવૈજ્ઞાનિકને એને તપાસ ખ્યાલ આવ્યો, એટલે એમણે પુનર્જન્મ બાબતના પણ પ્રશ્નો પૂછ્યા, અને એમ કરતાં કરતાં એમની પાસે 2500 કેસીસ પુનર્જન્મના એમને રજૂ કર્યા. અહીંયા બેઠા બેઠા દૂર કોઈ બેઠું હોય એના બાબતની એ વાત કહી શકે. આ મનની તાકાત છે. આમાં બહુ આશ્ચર્યની વાત પણ નથી હો, નહીતર ઘણાને એમ થાય ઓહો આવા માણસો, ચમત્કારિક માણસો આ પૃથ્વી ઉપર. બહુ આશ્ચર્યની વાત નથી. આપણા યોગશાસ્ત્રમાં તો એવી સાધનાઓ બતાવી છે કે આના કરતાં પણ આગળ વધે. આપણા મહાપુરુષોના પ્રસંગો આપણે આગળ સાંભળ્યા જ ને, પણ એ બધું આપણને સામાન્ય લાગે કારણ કે એનું આપણે એને સાયન્સ બેઝથી જોઈએ છે ને. એટલે પણ સ્પિરિચ્યુઆલિટી તો સાયન્સ કરતાં એક સ્ટેપ આગળ છે. એટલે આપણા ઋષિ મુનિઓએ આર્ષ દ્રષ્ટિથી એ ખગોળના રહસ્યો ખોલ્યા, માણસના જન્મ મરણના રહસ્યો ખોલ્યા. એ બધા રહસ્યો એમની આ સ્થિતિને, પોતાની મનની શક્તિને લઈને હતા. ત્યારે આ છે આપણી એક સંકલ્પ શક્તિનો તાકાત, મનની શક્તિની તાકાત. આ મનુષ્ય શરીરની બીજી વિશિષ્ટતા છે. જો આ બધું જ એ પ્રાણી શરીરમાં ન જોવા મળે, આ મનુષ્ય શરીરમાં જ જોવા મળે. ત્યાર પછી ત્રીજી વિશિષ્ટતા છે ઇમેજિનેશન પાવર. મનુષ્યમાં એક કલ્પના કરવાની શક્તિ રહેલી છે. મનુષ્ય જે કલ્પના કરે એને વાસ્તવિક ગોઠવી શકે. એક એન્જિનિયર એક વિશાળ ભવનની કલ્પના કરે, વિશાળ ઇમારતની કલ્પના કરે, તો એવી ને એવી ઇમારત એ 5 કે 10 વર્ષ પછી વાસ્તવિક દુનિયામાં લાવી શકે છે. આજે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ આ પુસ્તક ખૂબ ફેમસ થયું સ્ટીફન કોવેનું. એમાં ઇફેક્ટિવ માણસોની બીજી હેબિટ એ બતાવી કે ઇમેજિનેશન પાવર, એનો ઇમેજિનેશન પાવર ખૂબ પાવરફુલ હોય. એક સામાન્ય આપણે જોઈએ છીએ પીસી કોમ્પ્યુટર, એની આજથી 200 વર્ષ પહેલાં કદાચ કોઈને કલ્પના પણ હોય કે આવું કંઈક કોમ્પ્યુટર હોય, આવું કંઈક લેપટોપ હોય, આવું કંઈક મોબાઈલ હોય, કોઈને કલ્પના પણ, અરે કેમેરો પણ કલ્પનામાં નહોતો. આજે કેમેરો છે ને એ પણ કલ્પનામાં નહોતો. પણ માણસને કલ્પનામાં આવતા આવતા એમણે આંખનું દૃશ્ય જોયું, આંખ ઉપરથી એમને થયું કે આવું જ કંઈક આપણે સાધન બનાવીએ. તો આજે માનવ શરીર ઉપરથી માણસ એવી કલ્પના કરી રહ્યો છે કે આવું ને આવું બીજું માનવ શરીર બનાવી નાખીએ. તો માણસ કલ્પના કરે છે એને સત્ય કરવા પૂરો પ્રયત્ન કરે છે અને વાસ્તવિક દુનિયામાં લાવી શકે છે. અને એટલે જ આજે વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજે આટલું બધું શોર્ટ ટાઈમમાં લોંગ ડિફરન્સ ટ્રાન્સફોર્મેશન જણાય છે વિશ્વમાં, એનું કારણ શું છે? માણસની કલ્પના શક્તિ. બાકી ગાય આજથી 500 વર્ષ પહેલાં ઘાસ ખાતી હતી અને આજે ઘાસ જ ખાય છે. સિંહ એ 500 વર્ષ પહેલાં જંગલમાં જ રહેતો હતો અને આજે એ જંગલમાં જ રહે છે. પછી આપણે પકડીને જૂમાં લાવીએ એ વાત જુદી છે, પણ એના પ્રાણીઓના જીવનમાં રહેઠાણમાં શૈલીમાં કોઈ ફેર નથી પડતો. જ્યારે મનુષ્ય આજથી 100 વર્ષ પહેલાંનો મનુષ્ય અને આજનો મનુષ્ય બંનેને સાથે રાખો ને, આકાશ પાતાળનો ફેર છે. એના બોડીના બંધારણમાં, એમના વિચારધારાઓમાં, એમની સાધન સગવડતાઓમાં, તમામ રીતે મનુષ્ય તદ્દન જુદો થયો છે. એનું કારણ એમનો ઇમેજિનેશન પાવર. એટલે ત્રીજી શક્તિ માણસમાં છે એ કલ્પના શક્તિ. પાડા પાસે બહુ મોટી આંખો છે પણ એને ક્યારે એમ વિચાર ન આવે કે આના વડે આપણે ભગવાનના દર્શન કરીએ. જીરાપ પાસે કેટલા મોટા પગ પણ ક્યારે એને એમ થયું કે આપણે પદયાત્રા કરીને હરિજયંતીના દિવસે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવા માટે જઈએ. હાથી પાસે કાન સુપડા જેવા પણ ક્યારે એને કથા સાંભળવાનો સંકલ્પ ન થાય. દેડકો આખો દિવસ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ કર્યા કરે પણ એને ભગવાનની કીર્તન ભક્તિ કરવાનું મન થાય ન થાય. કારણ કે એ બધા જ પશુઓના શરીર છે, એમાં રહેલો જીવાત્મા એ પશુઓના શરીરમાં ક્યારેય પોતાનું ચૈતન્યત્વ સંપૂર્ણપણે પ્રગટ કરી શકતો નથી. પશુઓના શરીરની એક લિમિટ છે, મર્યાદાઓ છે. એટલે જ્યારે મનુષ્ય દેહ છે એમાં આ તમામ શક્તિઓ છે. એક તો ઇન્ટેલિજન્સ પાવર, બીજું ઇમેજિનેશન પાવર અને ત્રીજું વિલ પાવર. આ સંકલ્પ શક્તિ, કલ્પના શક્તિ અને બુદ્ધિ શક્તિ એને લઈને મનુષ્ય એ પશુઓ કરતાં તદ્દન જુદો છે. આ વિશિષ્ટતા લઈને જ એ આટલો દુર્લભ છે અને આટલો મહત્વનો છે. હવે એના કરતાં એક સ્ટેપ આગળ, જે વસ્તુ દુર્લભ હોય, પ્રાપ્ત થવી કઠણ હોય, જે વસ્તુ અતિ વિશિષ્ટ હોય, બધા કરતાં જુદી હોય, તે વસ્તુ એ એટલી જ અમૂલ્ય પણ હોય. આપણું એક જ દ્રષ્ટાંત સોનું. સોનું છે બધા કરતાં દુર્લભ છે, બધાની પાસે ન હોય, દુર્લભ છે. એટલું જે વિશિષ્ટ પણ છે કારણ કે એમાં તેજ તત્વ એ પ્રધાનપણે રહેલું છે, તો એટલું એ વિશિષ્ટ છે. દુર્લભ વિશિષ્ટ તો સાથે સાથે એટલું જ એ અમૂલ્ય છે. એની કિંમત આજે કેટલી છે એ તમને ખબર. તો દુર્લભ છે, વિશિષ્ટ છે, એટલું જ અમૂલ્ય છે. તો એવી જ રીતે આ માનવ શરીર છે એ દુર્લભ છે, વિશિષ્ટ છે, તો એટલું જ એ અમૂલ્ય છે, કિંમતી છે. એ પ્રાપ્ત થવું એ અત્યંત કઠણ છે. એક જણો એક સાધુ મહાત્મા પાસે ગયો, એકદમ પોતાના જીવનથી નાસીપાસ થયેલો, હારી ચૂકેલો માણસ. બસ હવે નક્કી કરી લીધું કે આપણે તો આત્મહત્યા કરી લેવી છે, પણ કોઈ સંજોગોવશાત એમને સાધુનો ભેટો થઈ ગયેલો, એમાં એક થઈ ગયેલો એટલે સાધુની પાસે ગયો, વાત કરી કે બસ હવે મારે તો આત્મહત્યા કરી લેવી છે, મારે હવે આ જીવવું નથી, જીવવાનો કોઈ અર્થ નથી, કારણ કે મેં જાહેરાત એ સંકલ્પો હવે પૂરા થતા નથી. પછી તો પેલા સાધુ મહાત્મા એમણે થોડોક શાંત પાડ્યો, પછી કીધું કે જો તારે હવે બસ મરી જ જવું છે ને, તો એક કામ કર, હું તારી પાસે ત્યાં શરીરના બધા અંગો ખરીદી લઉં, તારા બે હાથ કાપીને મને આપી દે, હું મારા યજમાન દ્વારા તારે જોઈએ એટલા રૂપિયા આપી દઈશ. ના ના હો, મારા બે હાથ હું ન કાપીને આપી શકું, પછી મારે શું કરવું? એલા ભાઈ, તારે મરી જ જવું છે તો? નહીં નહીં, હાથ ન મળે. એક કામ કર, તારા બે પગ કાપીને આપી દે, તને 5 લાખ રૂપિયા આપીશ. નહીં હો, પગ થોડા કાપીને આપી દેવાય, પગ વિના તો ચાલવું કેમ? એક કામ કર, પગનું કાંઈ નહીં, આ તારી બંને આંખો છે ને, એ આંખો કાઢીને આપી દે, 10 લાખ રૂપિયા આપીશ. નહીં નહીં, પણ તારે મરી જ જવું છે, તારે દેહને, આખે આખા દેહને પાડી દેવો છે, એના બદલે એકાદ આંખને બદલામાં પૈસા લઈ લે ને. પણ આ દેહ પછી, દેહ પડ્યા પછી પૈસાનું શું કામ? હું તને એ જ કહું છું ભાઈ, આ મનુષ્ય શરીર છે એ જ એટલું કિંમતી છે કે મનુષ્ય શરીરની પાસે, આપણી પાસે કોઈ એક રૂપિયો પણ ન હોય તો પણ આપણે એટલા જ મૂલ્યવાન છીએ. આ મનુષ્ય શરીરની એટલી કિંમત છે. પછી એ વ્યક્તિને કિંમત સમજાણી અને પોતે આત્મહત્યા કરવાનો વિચાર ટાળી દીધો. થોડા સમય પહેલા વૈજ્ઞાનિકો ભેળા થયેલા અને એ બધા વૈજ્ઞાનિકોએ મનુષ્ય શરીરની કિંમત નક્કી કરવા માટે એ આખે આખું ગણતરી કરી. હાથ પગ બધા એક એક અંશ આજે મળે છે ને છૂટા, કોઈનું કિડની ફેલ થઈ જાય તેના બદલામાં બીજી કિડની ચડાવે, તે કિંમતની, કિડનીની કિંમત હોય છે, એમ આખા મનુષ્ય શરીરના એક એક અંગની એને કિંમતની ગણતરી કરી. એમ કરતા કરતા, સરવાળો કરતા કરતા, $6,000 ટ્રિલિયન કેટલી, હેલો, $6,000 ટ્રિલિયન આટલી કિંમતનો આ એક મનુષ્ય શરીર થયું. જો આને આપણે સામાન્ય રીતે સમજવું હોય તો આખા વિશ્વમાં જેટલી વસ્તી છે, કેટલી, 8 અબજથી ઉપર, આખા વિશ્વની વસ્તીમાં બધાને 3 ટાઈમ ફૂલ ડીશ જમાડવામાં આવે અને આવી રીતે 1 વર્ષ સુધી જમાડવામાં આવે અને જેટલો ખર્ચ થાય એટલો એક મનુષ્ય શરીરનો ખર્ચ થાય, આ $6,000 ટ્રિલિયન બદલામાં છે. છતાં એ વૈજ્ઞાનિકોએ છેલ્લે નોટ તો એવી જ કરી કે ઇટ્સ અ વેલ્યુ ઓફ બોડી વિધાઉટ સોલ, ઇટ્સ અ વેલ્યુ ઓફ હ્યુમન બોડી વિધાઉટ સોલ. આ માનવ શરીર એવું કે જેમાં સોલ, કે જીવ નથી, જીવની તો કોઈ કિંમત જ ન થાય. તો આટલું કિંમતી, આટલું અમૂલ્ય, મૂલ્યવાન આ મનુષ્ય શરીર આપણી પાસે છે ને, આપણે એમાં બેઠા છીએ ને, આજે એ કથા વાર્તાનો લાભ આપણે આ મનુષ્ય શરીર વડે લઈ શકીએ છીએ. કીધું ને કે ભેંસ આગળ ભાગવત ગોઠવો તો એનામાં કાંઈ ફેર ન પડે. તો આપણે આ મનુષ્ય શરીર આવું સુંદર, આ બધી વાતો એ જો એકાંતમાં બેસી અને શાંતિથી આમ વિચારીએ ને તો અહો અહો થાય કે ઓહ, કેવું દુર્લભ મનુષ્ય શરીર આપણને પ્રાપ્ત થયું છે, કેવું વિશિષ્ટ છે, કેટલું અમૂલ્ય છે. તો આવું દુર્લભ મનુષ્ય શરીર છે, એટલા માટે જ આપણા સંતો તો વારે વારે તુલસીદાસજી મહારાજ લખે કે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા, કે દેવતાઓ પણ જે મનુષ્ય શરીરને પ્રાપ્ત કરવા માટે ભગવાન આગળ આજીજી કરે છે. દેવતાઓને, નહીંતર દેવતાઓના વિષય ભોગ એ કેટલા, આપણા પૃથ્વીના વિષય ભોગ તો એની સામે ધૂળ જેવા લાગે, એવા વિષય ભોગને ભોગવનારા દેવતાઓ પણ આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરવા માટે ઝંખના રાખે છે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં વ્યાસજી લખે, અહો અમીશામ કિમ કારી શોભનમ પ્રસન્ન હે શાસ્વિદુત સ્વયં હરિ એર્જન્મલબ્ધં ઋષુ ભારતાજીરે મુકુંદ સેવોપૈકં સ્પૃહાહિનઃ. અહો અહો, આ મનુષ્ય શરીર પામેલા જીવો કયું પુણ્ય કર્મ છે કે જે સ્વયં શ્રી હરિની પ્રસન્નતા થઈ શકે, કે શું કે એને ભગવાનની સેવા કરી શકાય એવો આ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અમારે પણ એ મનુષ્ય શરીર પ્રાપ્ત કરવાની અંતરમાં અતિ સ્પૃહા છે. આવો દુર્લભ મનુષ્ય દેહ મને અને તમને પ્રાપ્ત થયો છે. બસ આ મનુષ્ય દેહની દુર્લભતા સમજાય એટલો પ્રયત્ન આપણે મહારાજના ચરણોમાં કરી અને આપણી આજની કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.